श्री नारद पुराण पूर्व भाग भाग चार अध्याय एकाणु बदा महीनानी पंचमी तिथियों में करवा योग्य व्रत पूजन वगैरह नु वर्णन सनातन जी कहे छे। हे ब्रह्मन सांभळो, हवे हूँ तमने पंचमीना व्रत कहूँ छू, जेमनु भक्तिपूर्वक पालन करवाथी मनुष्य संपूर्ण कामनाओं ने प्राप्त करी ले छे। चैत्रना शुक्ल पक्षनी पंचमी तिथि ने मत्स्य जयंती कहे छे। એમાં ભક્તોએ મત્સ્ય અવતાર વિગ્રહની પૂજા અને તેને લગતા મહોત્સવ કરવા જોઈએ, આને શ્રી પંચમી પણ કહે છે। તેથી તે દિવસે ગંધ વગેરે ઉપચારો તથા ખીર વગેરે નૈવેદ્યો દ્વારા શ્રી લક્ષ્મીજીનું પણ પૂજન કરવું જોઈએ। જે તે દિવસે લક્ષ્મીજીની પૂજા કરે છે તેનો લક્ષ્મી કદી ત્યાગ કરતી નથી। તે જ દિવસે પૃથ્વીવ્રત, ચાંદવ્રત તથા હયગ્રીવ વ્રત પણ હોય છે, તેથી તેમની અલગ અલગ સિદ્ધિ ઈચ્છનારા સાધકોએ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે જે તે વ્રતોનું પાલન કરવું જોઈએ। જે મનુષ્ય વૈશાખની પંચમીએ સંપૂર્ણ નાગગણોથી યુક્ત શેષનાગની પૂજા કરે છે તે મનોવાંછિત ફળ પામે છે। એ જ પ્રમાણે વિદ્વાન પુરુષે જ્યેષ્ઠની પંચમી તિથિએ પિતૃનું પૂજન કરવું, તે દિવસે બ્રાહ્મણ ભોજન કરાવવાથી સંપૂર્ણ કામનાઓ અને અભિષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે। હે મુને, અષાઢ શુક્લ પંચમીએ સર્વવ્યાપી વાયુની પરીક્ષા કરવામાં આવે છે। પરીક્ષામાં ગામની બહાર નીકળીને જમીન પર ઊભા રહીને ત્યાં એક વાંસ ઊભો કરો। વાંસના અગ્રભાગમાં પંચાંગી પતાકા લગાવી દેવી, ત્યાર પછી વાંસના મૂળ ભાગમાં બધી દિશાઓમાં લોકપાલોની સ્થાપના અને પૂજા કરીને વાયુની પરીક્ષા કરે। પ્રથમ આદિ પ્રહરો એટલે કે યામોમાં જે જે દિશા તરફ વાયુ ચાલે છે તે દિક્પાલ અથવા લોકપાલની સારી રીતે પૂજા કરે। આ પ્રમાણે ચારે પ્રહર સુધી ત્યાં નિરાહાર રહીને સાયંકાળે પોતાના ઘેર આવે અને સૂક્ષ્મ ભોજન કરીને પવિત્ર ભૂમિ પર સૂઈ જાય। તે દિવસે રાત્રિના ચોથા પહોરમાં જે સ્વપ્ન આવે છે તે સિદ્ધ થાય છે, જે સ્વપ્ન આવે છે તે સત્ય થાય છે, આવું ભગવાન શિવનું કથન છે। જો અશુભ સ્વપ્ન હોય તો ભગવાન શિવની પૂજામાં તત્પર થઈને ઉપવાસ કરીને આઠ પહોર પસાર કરવા, પછી આઠ બ્રાહ્મણોને ભોજન કરાવીને મનુષ્ય શુભ ફળનો ભાગી થાય છે। આ શુભાશુભ નિદર્શન વ્રત કહેવાય છે, જે મનુષ્યના આલોક અને પરલોકમાં પણ સૌભાગ્યજનક થાય છે। શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની ચતુર્થીનો જ્યારે થોડો દિવસ બાકી હોય તો કાચું અન્ન એટલે જેટલું દાન આપવું હોય અલગ અલગ પાત્રોમાં રાખીને વિદ્વાન પુરુષે તે પાત્રોમાં જળ ભરી દેવું, પછી તે બધું જળ કાઢી નાખવું। પછી બીજા દિવસે સવારે સૂર્યોદય થાય ત્યારે વિધિવત સ્નાન કરીને દેવતાઓ, ઋષિઓ અને પિત્રોનું પૂજન કરવું, તેમની સામે નૈવેદ્ય અર્પણ કરવું અને તે પહેલા દિવસે ધોયેલું કાચું અન્ન પ્રસન્નતાપૂર્વક યાચકોને આપવું। ત્યાર પછી પ્રદોષ કાળમાં શિવ મંદિરમાં જઈને લિંગ સ્વરૂપ ભગવાન શિવનું ગંધ, પુષ્પ વગેરે સામગ્રી દ્વારા સારી રીતે પૂજન કરવું, પછી હજાર કે સો વાર ઓમ નમઃ શિવાયના જપ કરવા, ત્યાર પછી તેમની સ્તુતિ કરવી, પછી સદા અન્નની સિદ્ધિને માટે ભગવાન શિવની પ્રાર્થના કરવી, ત્યાર પછી પોતાના ઘરે આવીને બ્રાહ્મણ વગેરેને પકવાન આપીને સ્વયં પણ મૌન ભાવથી ભોજન કરવું। હે વિપ્રવર, આ અન્નવ્રત છે। મનુષ્ય દ્વારા વિધિપૂર્વક આનું પાલન કરવાથી આ સંપૂર્ણ અન્ન સંપત્તિઓનું ઉત્પાદક અને પરલોકમાં સદગતિ આપનારું બને છે। શ્રાવણ માસના શુક્લ પક્ષની પંચમીના દિવસે આસ્તિક મનુષ્ય પોતાના દરવાજાની બંને બાજુ ગોબરથી સર્પોની આકૃતિ બનાવીને ગંધ, પુષ્પ વગેરેથી તેમની પૂજા કરવી, ત્યાર પછી ઇન્દ્રાણી દેવીની પૂજા કરવી, સોનું, ચાંદી, દહીં, અક્ષત, દર્ભ, ગજળ, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ અને નૈવેદ્ય વગેરે દ્વારા તે બધાની પૂજા કરીને પરિક્રમા કરવી અને તે દ્રવ્ય પ્રણામ કરીને ભક્તિભાવથી પ્રાર્થનાપૂર્વક શ્રેષ્ઠ બ્રાહ્મણોને અર્પણ કરવું। હે નારદ, આ પ્રમાણે ભક્તિભાવથી દ્રવ્યદાન કરનારા પુરુષ પર સ્વર્ણ વગેરે સમૃદ્ધિઓના દાતા ધનાધ્યક્ષ કુબેર પ્રસન્ન થાય છે। પછી ભક્તિભાવથી બ્રાહ્મણોને ભોજન કરાવ્યા પછી સ્વયં પણ સ્ત્રી, પુત્ર અને સગા સંબંધીઓની સાથે ભોજન કરે। ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષની પંચમીના દિવસે દૂધથી નાગોને તૃપ્ત કરવા, જે આ પ્રમાણે કરે છે તેની સાત પેઢી સુધીના લોકો શાપથી નિર્ભય થઈ જાય છે। ભાદ્રપદના શુક્લ પક્ષની પંચમીએ શ્રેષ્ઠ ઋષિઓની પૂજા કરવી જોઈએ. પ્રાતઃકાળે નદી વગેરેના તટ પર જઈને સ્નાન કરવું, પછી ઘેર આવીને માટીની વેદી બનાવવી, તેને ગોબરથી લીંપીને પુષ્પોથી સુશોભિત કરવી, ત્યાર પછી દર્ભ બિછાવીને તેની ઉપર ગંધ, નાના પ્રકારના પુષ્પ, ધૂપ અને દીપ વગેરે દ્વારા સાત ઋષિઓનું પૂજન કરવું. કશ્યપ, અત્રિ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને વશિષ્ઠ આ સાત ઋષિ માનવામાં આવ્યા છે. એમના માટે વિધિવત અર્ધ તૈયાર કરીને અર્ધદાન કરવું. બુદ્ધિમાન પુરુષે તેમના માટે ખેડ્યા વિનાના, વાવ્યા વિનાના ઉત્પન્ન થયેલા સામો વગેરે ધાન્ય દ્વારા નૈવેદ્ય તૈયાર કરવું. તે નૈવેદ્ય તેમને અર્પણ કરીને તે ઋષિઓનું વિસર્જન કર્યા પછી સ્વયં પણ તે જ પ્રસાદ રૂપે અન્ન ભોજન કરવું. આ વ્રતનું પાલન કરીને મનુષ્ય મનોવાંછિત ફળ ભોગવીને અંતે સપ્તઋષિઓની કૃપાથી શ્રેષ્ઠ વિમાન પર બેસીને દિવ્યલોકમાં જાય છે. આશ્વિન શુક્લ પંચમીએ ઉપાંગ લલિતા વ્રત હોય છે. હે નારદ, યથાશક્તિ લલિતાજીની સોનાની મૂર્તિ બનાવીને ષોડશોપચારથી તેમની વિધિવત પૂજા કરવી વ્રતની પૂર્તિને માટે શ્રેષ્ઠ બ્રાહ્મણને પકવાન, ફળ, ઘી અને દક્ષિણાનું દાન આપવું. ત્યાર પછી નીચે પ્રમાણે પ્રાર્થના અને વિસર્જન કરવું. સ્વાહના શક્તિ યુતા વરદા પૂજિતા મયા માતર મામનું ગૃહાર્થ ગમ્યતામ નિજ મંદિરમ. નારદ પુરાણ પૂર્વ ભાગ 114મો અધ્યાય 52મો શ્લોક. અર્થાત, મેં વાહન અને શક્તિઓથી યુક્ત વરદાયીની લલિતા દેવીનું પૂજન કર્યું છે. હે માં, તમે મારા પર અનુગ્રહ કરીને સ્વસ્થાને પોતાના મંદિરે પધારો. હે દ્વિજશ્રેષ્ઠ, કાર્તિક શુક્લ પંચમીએ સર્વ પાપોનો નાશ કરવા માટે શ્રદ્ધાપૂર્વક પરમ ઉત્તમ જયાવ્રત કરવું જોઈએ. હે બ્રહ્મન, એકાગ્ર ચિત્તે વિધિપૂર્વક ષોડશોપચારની જયાદેવીની પૂજા કરીને પવિત્ર તથા વસ્ત્રાભૂષણોથી સજ્જ થઈને એક બ્રાહ્મણને ભોજન કરાવવું અને દક્ષિણા આપીને તેમને વિદાય કરવા, પછી સ્વયં મૌનપૂર્વક ભોજન કરવું. જે મનુષ્ય આ દિવસે સ્નાન કરે છે તેના સર્વ પાપ નષ્ટ થઈ જાય છે. હે વિપ્રવર, અશ્વમેઘ યજ્ઞના અંતમાં સ્નાન કરવાનું જે ફળ છે તે જ ફળ જયાના દિવસે સ્નાન કરવાથી પ્રાપ્ત થાય છે. માર્ગશીર્ષ શુક્લ પંચમીએ વિધિપૂર્વક નાગોની પૂજા કરીને મનુષ્ય તેમનાથી ભય થઈને ભાઈ બંધુઓ સાથે પ્રસન્ન રહે છે. પોષ માસની શુક્લ પક્ષની પંચમીએ ભગવાન મધુસૂદનની પૂજા કરીને મનુષ્ય મનોવાંછિત કામનાઓને પ્રાપ્ત કરી લે છે. આ જ પ્રમાણે માઘ અને ફાલ્ગુનને માટે સમજવું જોઈએ. હે નારદ, દરેક મહિનાના શુક્લ પક્ષની પંચમીના દિવસે પિતૃઓ અને નાગોની પૂજા સર્વથા ઉત્તમ માનવામાં આવી છે. નારદ પુરાણ પૂર્વ ભાગ 4 અધ્યાય 91 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.